આઠમો દુર્ગુણ પૈસો આવે, અસહિષ્ણુતા, સહનશક્તિ ઘટી જાય, પૈસો આવે ને એમ, શારીરિક અને માનસિક બંને. શારીરિક ઘટી જાય, શ્રમ વયો ગયો, શેઠજી થઈ ગયા, ગાડીમાંથી બંગલામાં, બંગલામાંથી ગાડીમાં પગ મૂકવાનો જ આવે નહીં, એસી સિવાય બહાર રહે નહીં, તરત સાહેબને પવન લાગી જાય. પગમાં ચંપલ પહેરાવનારા નોકર, ખભે ખેસ નાખવાવાળા નોકર, એટેચી ઉપાડનારા નોકર, બાથરૂમ જાય તો બારણું ખોલનારા નોકર, બંધ કરનારા નોકર, બધે નોકર ચાકર, કંઈ કરવાનું જ નહીં. એટલે એવો એટલે ચોમાસાની મામણ મૂંડી પેલી નથી ઈયળ આવતી, એના જેવો થઈ જાય. જરીક આંગળી અડાડો ને તો લોહીનો ટસ્યો નીકળી જાય. એટલે જરીક તડકો સહન થાય ને એસી વગર તો જાણે ડુંગરો નીતરતો હોય એમ મંડે થવાના. બધું શારીરિક ક્ષમતા વહી જાય. થોડા વખત પહેલાં એક આવા શેઠજી મળી ગયા હતા, તે હાથ આમ આમ રાખેલો. મેં કીધું શું થયું? કાંઈ નહીં સામે, એક જરી બારી ખુલતી નહોતી, ધક્કો માર્યો તેમાં મચકોડ થઈ ગયો. સાવ સાચી વાત હો, સાવ સાચી, બારી નહોતી ખુલતી આ ચોમાસામાં, તે જરીક આમ ધક્કો માર્યો તેમાં મચકોડ આવી ગયો. બોલો, એમાં બે મહિના સુધી તેને આ દવા લગાવવી પડી, બારી ખોલી થઈ જાય, આવું થઈ જાય. એટલે કસરત આ તે વ્યાયામ, ગાડી બંગલા હોય તો હાલવું ચાલવું, વ્યાયામ આ જાતે વેતે બધું કામ કરવું આ બધું, તો પણ પૈસો આવે એટલે પછી માણસ શારીરિક શક્તિ સહનશક્તિ પણ જતી રહે અને માનસિક શક્તિ સહનશક્તિ પણ જતી રહે, માનસિક સહિષ્ણુતા જતી. પૈસો હોય એટલે દેખાડી દેવાની ભાવના થાય, જરા કંઈ પેલો થયો ગમે તે થાય એકવાર એને વિતાડી દો, પૈસાની ખોટ નથી. અને જુઓ ને તમે એકબીજાને વિતાડવામાં કેટલા ડૂબાડી દે છે, હે? એ માનસિક સહન શક્તિ પૈસો આવે એમ ઘટી જાય છે. જુઓ, જૂના જમાનામાં બૈરાઓ વધુ સહન કરતા, છોકરાઓ બહુ સહન કરતા, દીકરીઓ સહન કરતી. આજે એ માત્રામાં ઘણું ઓછું થઈ ગયું ને. કેમ? સૌ આર્થિક રીતે નોકરી કરતા થયા ને પગભર થઈ ગયા. જેટલા સ્વતંત્ર પૈસામાં થયા એટલા સહન કરવાનું બહુ ઘટી ગયું. કારણ કે હવે સૌની પાસે મૂડી છે, તું નહીં તો ઓર સહી. શું સીધી વાત છે ને? નહીતર બૈરાઓ પાસે પૈસા નહોતા ત્યારે એનો અર્થ એવો નથી કે એમને હેરાન કરવા જોઈએ. જોકે અત્યારે હવે બૈરાઓ જે કમાતા થયા, સ્ત્રીઓ કમાતા થઈ છે તો સારું છે, એને કોઈ આવી રીતે ખોટી રીતે પછી દાબ દબાઈને હેરાન કરતા. પણ આમ જોવા જાઓ તો પુરુષે બિચારો અત્યારે બહુ હેરાન થાય છે, તો તમને અનુભવ હશે. પેલા છે તો એ આ છાપે ચડી જાય છે, પણ હવે તો પુરુષો પતિદેવોની ઝુંબેશો નીકળે છે, અમારું કોક સાંભળો આવે છે ને અખબારોમાં, આવે અમારું કોઈ રેલી કાઢે છે, ભાઈ અમારા ઘરે ત્રાસ છે મોટો, અને એ રેલીમાં જોડાણા, તમે જોડાણા ને એટલો ફેર છે. બાકી તો કઈ અને એ રોઈ લે છે, તમે રોઈ નથી શકતા, એને બહુ દુઃખ થાય તો આત્મહત્યા કરી લે છે, તમે રોજ રોજ મરો છો, એ કારે ધુબાકો નથી મારી શકતા પુરુષોનું. પણ સહન પુરુષો વધારે કરે છે, કારણ કે અત્યારે આર્થિક સ્વતંત્રતા છે, દીકરા દીકરીઓ સ્ત્રીઓ પત્ની બધા પૈસા કમાય છે, અને એમાં એ વધારે કમાય આવું હોય તો બહુ ઇમ્બેલેન્સ બહુ થઈ જાય, બહુ અસંતુલન થઈ જાય. હમણાં જ આપણે એક ભૂતપૂર્વ વિદ્યાર્થી આવ્યો, તે મળ્યા બહુ ઘણા વખત પછી. મેં કીધું કેમ છો? બહુ સારું છે. આમ કેમ? હા બસ બસ સારું. મેં કીધું પણ આમ બધી રીતે હા બરાબર બોલો બોલો. એમની પણ આમ ઘરે કુટુંબે સુધી એનો કંઈ વાત કરવામાં તમે નહીં, પણ કેમ? મેં કીધું નોકરી નથી. છે ને નોકરી? છે ને. શું પગાર છે? 7000. સારું. મેં કીધું 7000 તો બહુ કે. હા, તમારા ઘરના એને નોકરી છે? મેં કીધું બહુ સારું. એનો પગાર કેટલો? 21000. મેં કીધું તો બહુ મુશ્કેલ. બસ એટલે જ કહું છું ને, સાનમુન ખાઈ લેવાનું, કે બોલવાનું જ નહીં. હા, એના શબ્દો એ કે લગભગ સ્વામી જાતો તમે શું ને આપણે મળેલા એટલે વાત કરી. હું મોટે ભાગે બહાર જ રખડું છું. જમવાનું ટાણું થાય બપોરે, સાંજે બપોરે જમતો નથી, બહાર જમીન ઉપર ઘરે નથી જતો. સાંજે જાય એ જમીન લઈ જમીન પછી કાંઈ કાંઈ નહીં તો મોટે અવાજે ટીવી ચાલુ કરી દઉં કે બસ ચૂપચાપ આ આપણી એ તો વાત છે જ, સ્વાભાવિક છે. અને એમાં જો અમેરિકામાં જે પત્નીના ગ્રીન કાર્ડ ઉપર ગયો હોય મેર્યો સમજો તમે, મને એવા વાત મળી હોય ને અમે રખડતા હોય ત્યારે ઘણા કહેવાય, અમે કાંઈ બોલાય નહીં, કાંઈ બોલીએ ને તું મારા ગ્રીન કાર્ડ પર આવ્યો છો, કશું બોલતો નહીં તું, શું કરું સામેથી, કાંઈ બોલાય નહીં કે એવું છે. એટલે આ પૈસો આવે એટલે અસહિષ્ણુતા, સહન ન કરે, સ્વાભાવિક છે ને. તમને ગુણ બધા આ દુર્ગુણ જે કઈ સાચા લાગે છે ને, હા તો આમ કઈ ખોટું બનાવી બનાવી નથી લાવતો કઈ, હકીકત છે. પૈસો જ છે ને એ આપણને ચહકાવી દે, આમ જેમ પાગલ થઈ જાય ને એમ જ થઈ જાય. અને રિયલ પૈસો ઓમય પાગલ કરી નાખે છે, આમે કરી નાખે ને આમે કરી નાખે, સમજાણું નહીં તો સમજાવી દઉં. ઉભા રહ્યો એક જણો સાવ ગરીબો, હવે 100 રૂપિયા બાધા એને ક્યારે જોયા નહીં હોય, એકલિયાન બેકલિયાન પાંચ્યા સુધી માંડી 10 યા સુધી માંડી ગયો છે. હવે એને 11 લાખની લોટરી લાગી, 11 લાખની, અને એ ઘણા વર્ષો પહેલાની વાત, બોલો 11 લાખની લોટરી લાગી. એક જણો હનુમાનજીની મંદિરે આવીને 12 વર્ષથી પ્રાર્થના કરે, હે હનુમાનજી મને લોટરી લગાડી દો, હે હનુમાનજી મને લોટરી લગા, 11-12 વર્ષથી એક ધારો પ્રાર્થના કરે. એક દી હનુમાનજીથી રહેવાનું નહીં, ફેરવીને પ્રગટ થઈને લાફો માર્યો, આ 12 વર્ષથી મંડી પીડ્યો છે, લોટરી લગાડી લોટરી લગાડી, પેલા લોટરીની ટિકિટ તો લે, મારો કાંઈ ખર્ચો કરવો નથી અને લગાડી દો, જરાય ભગવાન આગળ ક્યાંય ઘસાવવું નથી, એમ કે હે મારા મને સુખી કરી દો, પણ થોડા ઘસાવતો બહુ મુશ્કેલ. 11 લાખની લોટરી લાગી, હવે એટલે રૂપિયો 100નો બાધો નોટો ન જોયો હોય, એને 11 લાખ આમ કેમ થાય, જે ખરેખર ચકી ગયો, ગાંડો થઈ ગયો, હ કરતો ઊભો થાય, એના ઘરવાળા બિચારા ભાગી જાય, બાયણું બંધ કરી દે, જાવડ ભાવડ દાંત કાઢે છે એવું લાગે, હે રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા એમ મને કહે, એને ઘરવાળી કે પણ લાગ્યા, હે રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા રૂપિયા, આ હાવ હાવ ગાંડો થઈ ગયો. તે ગમે તેમ 2-3 જણા પાસે પકડાવીને પછી ડોક્ટર પાસે લઈ ગયા, મેન્ટલ હોસ્પિટલ હોય ને એમાં, એની પાસે ડોક્ટર પાસે લઈ ગયા, એની આગળ ડોક્ટર કાથલો પકડીને રૂપિયા કરવા, ડોક્ટર જાણ્યું ખરેખર આને ચહકી ગયું, જાણ્યું 11 લાખની લોટરી લાગે ભલભલાને ચહકી જાય, એટલે પછી ડોક્ટરે એક ઇલાજ ખોલી કાઢ્યો, એ કે આને હું રિઝર્વ બેંકમાં લઈ જાઉં, રૂપિયાના ઢગલા ઢગલા હોય, એને 11 લાખ જોયા છે, કરોડોના થપ્પા લાગ્યા હોય ને એ જોવે, તેને 11 લાખની રૂપડી ક્યાંય ઉડી જાય, એટલે તરત ડગલી સરખી થઈ જાય. એટલે રિઝર્વ બેંકના મેનેજરે ગવર્નરે બધાને મળીને વાત કરીને કે ભાઈ આને મારે લઈ આવવો છે ને આવી રીતે મારે ટ્રીટ કરવો છે, એટલે લેખિત બાહેધરી આપીને રજા આપી મંજૂરી આપીને ડૉક્ટર એને લઈને નીકળ્યો, 2 જણા ડૉક્ટર અને આ, અને હારે પેલો એનો સિક્યુરિટી વાળો હોય છે બેંકનો, એ અને એને રૂપિયાના થપ્પા, આવો મોટો હોલ ને થપ્પા પડેલા 1000-1000ની નોટ આવડો મોટો, અને ડોલે કીધું જોઈ લો દેખાડી દો, જોયું ઢગલો જો ડૉક્ટર ગાંડો થઈ ગયો, હવે એને કોણ સાજો કરે, હવે એ બિચારો ફીમાં 25 રૂપિયા ઉઘરા વગેરે માંડ ભેળું કર્યું, અને આટલું બધું જોયું સહજી ગયું એનું, બોલો તે હજી ગાંડો થઈને રખડે છે, લે ફેરવી નાખે આ. એટલે તમને ભગવાન આપે છે એટલે માપમાં આપે છે, તમે ગાંડા ન થઈ જાઓ ને એટલે, ગાંડા થઈ જાય તમે એક રાતની અંદર, તમે કલ્પના કરો, ઇમેજિન, હું તમને આમ હાથ છાતી હાથ મૂકીને કહું છું, તમે અત્યારે શું હોય સવારમાં તમને 500 કરોડ લાગી જાય, શું થાય તમે વિચાર કરો, ઓહો થઈ જાય, તમારે ઘરવાળીને સામે જાવડ ભાવડ દાંત જ કાઢો, હે 500 કરોડ ક્યાં જાય, મળે આંગળીના વેટા ગણો, હા હા હા હા વાત મૂકી દો, કલ્પના કરો તોય જો ગણાઈ મારી આમ આમ આખું થઈ ગયું, હજી કઈ મેળ્યું નથી સાંભળે છે ત્યાં, હા અત્યારથી મારી આમ જોયે, આમ એને એમ છે સામે આશીર્વાદ દીધો મળી જાય એમ, આ રૂપિયો છે, આ કરામત છે આ રૂપિયાની ભાઈ. એટલે સાધુને ગાંડા કરી નાખે, ગ્રહસ્થોને ગાંડા કરી નાખે. આ પૈસો છે એવી વસ્તુ છે, ગાંડા થઈ જાય. અને આમ પાગલ માનો કે ન થાય તો આમ તો પાગલ થાય છે. મતલબ પાગલ એટલે શું? હું કોણ, મારું કોણ, હું ક્યાં, મારે ક્યાં જવાનું, મારે શું કરવાનું, એ જે ભાન ભૂલી જાય એને શું કહેવાય? પૈસો આવે એ આ ભૂલી જાય છે, લ્યો કે હું કોણ છું, હું કોનો છું, મારે શું કરવાનું છે, મારે ક્યાં જવાનું છે, બધું ભૂલી જાય છે. સગા સંબંધી મારા કોણ કોઈ એ ભૂલી જાય છે, પાગલ છે. એટલે પૈસો અસહિષ્ણુ બનાવે, ડગડી ચસકી જાય, પાગલ થઈ જાય, અહંકાર આવી જાય, આ બધું થાય છે. એનો ઈલાજ શું? જેને સમજાઈ જાય કે સંપદો નૈવ સંપદઃ, વિપદો નૈવ વિપદઃ, વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ, સંપદ નારાયણ સ્મૃતિ. મતલબ જેને સંપત્તિ કહીએ છીએ સંપત્તિ નથી, જેને વિપત્તિ કહીએ છીએ વિપત્તિ નથી, પણ વિપત્તિ એક ભગવાન ભૂલાઈ જાય એ, અને સંપત્તિ એ જ કે જેટલું ભગવાનનું ભજન થાય એ જ સંપત્તિ. આ જેને સમજાઈ જાય ને એની ડગળી ન ચસકે, ખરેખર દિલથી સમજાય છે એને, પછી કાંઈ ન થાય. આ ઠીક છે મારા ભાઈ, આવે ભાઈ, સાચી તો વાત હરિ ભજન છે, બાકી બીજી એ જ મૂડી સાચી છે. તો આ મૂડી ગમે એટલી વધે એને કાંઈ ન થાય, ઓલી મૂડી છે એ જેમ જેમ વધે એમ એને આનંદ થાય. આ મૂડીનું પછી એને બહુ ગણતરી રહે નહીં. પણ એ મહાત્મય જણાવવું, પહેલાંનું મહાત્મ્ય ઘટવું, એ જ સાધના, એ જ સત્સંગ, હા એ જ મહત્વની વાત જીવનમાં. આ કાશીમાં કરપાત્રીજી મહારાજ થઈ ગયા, બહુ મોટું નામ, વેદાંત કહેવાય પરમ પ્રખર, નામ જપ ભજન કરવા વાળા પણ ખરા, સાધુ પુરુષ. કરપાત્રીજી એટલે નામ પડ્યું. આખી જિંદગી હાથમાં જ ભોજન કર્યું, કોઈ પાત્રમાં જીમા નહીં, કોઈ પાત્રમાં પાણી પીધું નહીં. આપણા દેશની અંદર ભાઈ કઈ સાધુઓ જાત જાતના થયા છે, તમે એના વ્રતો જોવો, કઠણ છે. દુનિયા આખી પગમાં પડી હોય પણ જોગી સ્વામી નાળિયેરની કાચલીમાં જ પાણી પીધું, નાળિયેરની કાચલીમાં હાથ મૂકે તો સંપત્તિ વાળો કરી મૂકે, પણ પીવા ખાવાનું કાચલીની, નાળિયેરની કાચલી. કેવા કેવા સાધુ કરપાત્રજી મહારાજ, હાથમાં જ ભોજન, હાથમાં જ જળ, ખોબો વાળે પાણી પી લે, કોઈ પાત્ર નહીં, કરપાત્ર ને ઉદર જોળી. કેવા વ્રતો હોય છે. તો એ વૃંદાવન ગયેલા. હવે આવા સાધુ પાસે અપેક્ષા તો કેવી હોય, પણ હવે ન્યાય ગયા ને કોણ જાણે શું થયું. કોઈ બેસે ને થોડી વાર વાતો કરે, પછી તરત એ કે ભાઈ અહીં કોઈ કરોડપતિ છે, મારે મળવું છે. લે માણસની શ્રદ્ધા ઉડી જાય ને, કેવી મોટી જ્ઞાનની વેદાંતની વાતો કરનારા હોય. હવે વૃંદાવનમાં કોઈ થોડી વાર બેસે વાતો કરે, પછી કે ભાઈ અહીં કોઈ કરોડપતિ છે. ને બાપજી કરોડપતિ તો અયોધ્યામાં હોય કે દિલ્હીમાં હોય, અહીંયા વૃંદાવનમાં કરોડપતિ હોય તો વૃંદાવનમાં શું કામ પીડ્યો રહી, એ અહીં શું પડ્યું છે તે એ કરોડપતિ અહીં વૃંદાવનમાં રહીએ. અહીં બાપા તો કોણ કરોડપતિ નહીં હોય, મને કોણ જાણે એવું થઈ ગયું છે મારે કરોડપતિને મળવું છે. જેને તેને પૂછે રાખે, એટલે બધાને ગણગણાટ થઈ ગયો કે આ બાળા ખોટી જગ્યાએ ભરાઈ ગયા. આપણે આ સત્સંગ માટે લઈ આવ્યા ને હવે જડીક વાર સત્સંગ કરે ને તરત કહેવાય કરોડપતિ છે, કોઈ કરોડપતિ છે. એમાં એક જણો આવ્યો, એ કે આનો ઈલાજ કરવા જેવો છે. તો હું કરી દઈશ. આવી બેઠા થોડી વાર વાત થઈ. હે ભાઈ એ નહીં પૂછ્યું કરોડપતિ છે, કોઈ છે ને બાપજી, હે તું જાણે, હું જાણું છું. તો હાલ મારે એને મળવું છે. કેટલા દિવસથી આજે 21 દિયા થયા, કોઈ મને કહેતું નહોતું, ગોઠવી નહોતું દેતું. હાલ પેલો આગળના પાછળ હાલ્યા ગયા, હાલ્યા ગયા, હાલ્યા ગયા, હાલ્યા ગયા. જંગલ જેવો પ્રદેશ આવ્યો, એમાં એક નાનકડું ઝૂંપડા જેવું આવ્યું, એમાં સાવ દિગંબર એ કોપીનભર સાધુ બેઠેલો આમ, અને હાથમાં માળા. એ કે મહારાજ આ કરોડપતિ છે. એમ હા, રૂવાડે રૂવાડે લાખોની સંખ્યામાં એને હરે કૃષ્ણ નામના જપ કર્યા છે. કરપાત્રજી દોડીને ભેટી પીડ્યા, મારે આવો કરોડપતિ જોઈતો હતો, મારે એનું દર્શન કરવું. પણ મારા બધા એમ સમજ્યા કે આમને રૂપિયા વાળો જોઈએ છે, એટલે રૂપિયાને ધૂળ ગધેડા નથી ખાતા, એને નથી સૂંઘતા, પણ આવો કરોડપતિ જોઈતો હતો જેને જપ કર્યા હોય, હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ, કરોડોની સંખ્યામાં જેને જપ કર્યા હોય એવો કરોડપતિ. દંડવત મીંડા કરવા લાગ્યા આ કરપાત્રજી મહારાજ. હવે આને સંપત્તિ શું કરે, કયો જેને એનો મહિમા જ નથી રૂપિયાનો, ભજનનો જ જેનો મહિમા છે એને. કબીરા સબ જગત નિર્ધના, કબીર કહે આખું જગત છે ને નિર્ધન છે. કબીરા સબ જગત નિર્ધના, ધનવંત નહીં કોઈ, ધનવંત સોઈ જાણ્યો કે રામ નામ ધન હોય. જેની પાસે રામ નામનું ધન છે, હરિભજનનું ધન છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજનનું ધન છે, એ સાચો ધનવાન છે. બાકી તો બધા ભિખારી છે, ભલે જેટલા હોય. વાત એ સાચી, જાયેલ ઓલું પીડ્યું રે અને ભજન હારી આવે. કોઈ લઈ ગયો કાળી કોડી હારે લઈ ગયો, 100 રૂપિયાની નોટ આમ ધોતિયાને છેડે નાખીને લઈ ગયો, કોઈ ધોતિયું હળગાવી દે શું લઈ જાય. એટલે એ સંપાદ્યું છે કે પાયોજી મેં રામ રતન ધન પાયો, ખર્ચો ન ખૂટે વાકો ચોર ન લૂંટે, દિન દિના બઢત સવાયો, પાયોજી મેં રામ રતન ધન પાયો. રાજરાણી હતા લ્યો, તો એને એનો નશો નથી, હરિભજનનો નશો છે. બસ ખર્ચો અને ખૂટે વાકો ચોર અને લૂંટે, દિન દિન બઢત સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. એટલે જેટલી માળા થાય ને બાપલા, એટલા જ આપણે મિલકતવાળા. બાકી મિલકત નહીં હો, શેરબજાર ઊંચું આવે બહુ હરખવું નહીં, કડડ ભૂસ થઈ ગયું, વળી પાછું આવે ઉતરે. આ તો દિન દિન બઢત સવાયો. ભજન 5 નામ હૈયામાં નાખ્યા હોય ને, એ બીજા 10 લેવડાવે. મૂડી છે ને ચારે, એટલે સાચી મૂડી જેને સમજાય જાય તો પછી આ સંપત્તિ એને પેલી અસર કરતી નથી. આ આપણે શા માટે જોઈએ છે? આ આ જે શ્લોક છે એમાં શંકરાચાર્યજીએ ધન સંપત્તિના દુર્ગુણ દોષ વિચારવાનું સતત કીધું છે. એટલે પૈસાના દુર્ગુણ જોયા તો સામે એ છેલ્લી લીટીમાં પાછું એ જ કહી દીધું ને, આવું બધું છે એટલે શું કરવાનું? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળમતે. હે મૂળમતે, તું પૈસાને જ ગણ્યા રાખે છે પણ એ મૂકી દે ને, એના કરતાં તું હરિભજનને ગણવાનું ચાલુ કર. ગોવિંદ ગોવિંદ હરે હરે ભજન કર, એ જ મૂડી છે. હવે એ મૂડીમાં મન ક્યારે લાગે? એમાં મન લાગી જાય તો આ બધું ઉડી ગયું સમજો. પણ ક્યારે લાગે? કે જ્યારે એ સંપત્તિનો એટલે કે ભજનનો મહિમા સમજાય. સૌને હશે કે અમે તો ભાઈ ભજનનો મહિમા સમજીએ છીએ ને, પણ એવું તો વધારે સમજો, સમજવા જેવું જ છે. આમ તો હજી કાંઈ સમજ્યા ન કહેવાય ખરેખરો. મહિમા સમજાયો હોય ભજનનો તો ભજન સિવાય બીજું થાય નહીં. રૂપિયાનો મહિમા સમજાયા પછી રૂપિયા સિવાય બીજું કાંઈ થાય છે? તો છોકરાનો મહિમા સમજાયા પછી છોકરાનું મોઢું જ જોઈ રાખે છે ને. જેનો મહિમા સમજાય રાત દિવસ એનો આલોચરે નથી રહેતો. એક જણો મને કે મને લેપટોપ સપનામાં આવે છે. મહિમા છે જેનો મહિમા સમજાય એ લાગી જાય, એમ ભજનનો મહિમા સમજાઈ જાય તો થાય. ભજન હવે પણ સમજાતો નથી. બધા શાસ્ત્રોમાં એનો જેટલો મહિમા ગાયો છે એટલે બીજો કોઈ. તુલસીદાસજીએ તો રામચરિત માનસની અંદર અપરંપાર રામ નામનો હરિભજનના મહિમા ગાયો છે. ત્યાં સુધી કહી નાખ્યું કે રામ નામનો એટલે ભગવાનના નામનો જે મહિમા છે ને, એ તો ભગવાન પોતે વર્ણવી નથી શકતા. રામ ન સકઈ, રામ પણ કહી શકતા નથી મારા નામનો કેટલો મહિમા છે. ભગવાન પણ પોતાના નામનો ભજનનો મહિમા કહી શકતા નથી. આપણે જાણતા નથી એટલે આ બધું છે. પેલી વાત તો એ, હવે ભજનના થોડા જોવા પડે, ઓલાના દોષ જોયા, આના ગુણ જોવા પડશે ને, હા તો ઓલામાં કંઈક નફરત થાય ને આમાં આપણને ભાવ જાગે. અને એમાંથી 5 જણાને જો માળા કરવાની લે લાગી જાય તો આપણું કામ પૂરું થઈ જાય. અને આમાં ઘણા બ્રહ્મરંધ્ર ફાડી નીકળી ગયા વેવાય બેઠા હોય કદાચ, એને તો ઘણી એમ હોય કે આપણે જાણીએ જ છીએ ને, આમ તો કાંઈ જાણતા નથી. ભગવાન સ્વયં જાણ મહિમા જાણવામાં અધૂરા પડતા હોય તો આપણે શું જાણતા હોય? એટલું જ પર્યાપ્ત છે ને કહેવામાં. પણ જુઓ તમે ભગવાનનું ભજન કરવું ને, એક તો સુકર છે, સુ એટલે સરળ, કર એટલે કરવું, કરવામાં સાવ સરળ હોય ને તો ભજન છે. અને ભજન એટલે તમે રામ રામ નામ જપો, હરે કૃષ્ણ કરો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, ચાલો. આમાં શું તકલીફ, શું આના જેટલું સરળ કયું? અને બાકી પાંચ પૈસા કમાવા હોય તો કેટલાય નાકે પાણી ઉતરી જાય ને ત્યારે પાંચ પૈસા મળે છે ને. આપણે આગળ જોયું છે ને કમાવાની કેટલી માથાકૂટ. અને આ ભજન એટલે કેવળ બસ ભગવાનનું નામ લેવું, આ બધે કીર્તન કરવું, દંડવત કરવા, મહાપૂજા કરવી, એ બધું અત્યારે એક બાજુ રાખો, બધું ભજન જ પ્રકારો છે, નવધા ભક્તિ છે, પણ એમાં હજી કંઈક બળ છે. પણ નામ લેવું, લ્યો નામ લેવામાં કેટલું અઘરું, વાત વાતમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, લ્યો હું અઘરું પીડ્યું. મહાપૂજા કરવી હોય તો કેટલી ચોપાડીઓ લાવો ને કેટલા દ્રવ્યો લાવો ને અબીલ ગુલાલ લાખો ને કઈક એમનેમ થાય છે, કઈ પતરણા લાવો ને આરતી લાવો ને ટોકરી લાવો ને ઘી લાવો ને નૈવેદ સુખડી લાવો ને, અરે ભાઈ અહીંયા એ હોય તો શું કામ મહાપૂજા કરાવીએ. સુખડી એક થાળી ભરીને ધરાવવાની તેવડ હોય તો મહાપૂજા શું કામ કરાવીએ. બોલો, પણ નામ લેવામાં શું? અને એમાંય ભાઈ બોલવાની ક્યાં જરૂર છે? બસ મનમાં જપો. આ તમને રસ ના આવતો ને, ઘણા ભજન કરવામાં રસ નો આવતો હોય ને, એને માનસ જપ એવી રીતે કરો, આમ આંખો મીચી ટાઈટ બેસી અને નામનો ઉચ્ચાર થતો હોય, પોતાની આસપાસ આમ ફેલાતું જતું હોય, પોતે જ મનથી બોલતા હોય અને આમ ધીમે ધીમે આમ વ્યાપ ને વલયો થતા હોય ને, એમ થતું જતું હોય, એને એને તમે સાંભળો. ભલે મૂર્તિને એક બાજુ મૂકી દો ઘડી, પણ એ નામ મહામંત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એને સાંભળો. સાંભળવામાં તમને એટલી મજા આવશે ને કે તમને સ્થિર કરી દેશે, ગુંજાર થઈ જશે. મન સ્થિર કરવું તો બહુ સરળ છે, રસ્તા જુદા જુદા વિચારો પડે. સૌનું પોત પોતાનું પાળેલું તૈયાર કરેલું મન છે, ટેમ્ડ કરેલું મન છે, એને પોતે જ ઓળખતા હોય ને, ગુંજારોમાં મન ડૂબી જાય. બહાર નીકળવાનું નામ તો લે, ભજનના પ્રકારો ખોળવા પડે પોતે. એટલે બોલીને પણ જો નામ ન લ્યો, મનમાં લ્યો, હવે મનમાં જ લે, કોઈને ખબર ના પડે, હે, ગમે એટલા વિરોધીઓની વચ્ચે બેસી ના પડે, મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ રામ રામ કૃષ્ણ કૃષ્ણ કરીએ, આપણે શું કરી લઈએ? આપણે મનમાં કોઈકને ગાળ્યો દઈએ છીએ, શું કરી લઈએ? કઈ નથી કરી લેતો, મનમાં ગાળ્યો દઈએ છીએ પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા નથી. તમે જો સાવ હોઠ હલાવ્યા વગર જરાય જો ડૂંટીએ હલે નહીં બોલો, મન સ્વામિનારાયણ ડૂંટીએ ઊંચી નીચે ન થાય, લે અઘરું પીડ્યું કાંઈ, કોઈ નડતર ખરી. હવે એની સામે પૈસા કમાવા માટે કેટલું જોર કરવું પડે, કોઈ મૌન પાળીને શિક્ષક થઈ શકે, હે, અને થાય તો એને પગાર મળે, ટ્યુશન ચાલે મૌન, ત્રીસ છોકરાને સામે બેસાડે કે પછી ગ્રુપ ટ્યુશન રાખે કે પર્સનલ ટ્યુશન રાખે, 5000 નક્કી કર્યું પણ આવીને સાહેબ બેસી જાય, આમ શું મળે? તો એક શિક્ષક બોલવામાં કેટલો તોડાઈ જાય છે વિચાર કરો. એક પીરિયડ પૂરો થયો ને, એક ટ્યુશન ગયું નથી ને, બીજું ટ્યુશન ગયું નથી ને, ગળા ફૂલી જાય, કબૂતર જેવા થઈ જાય. હા, અમે વક્તાઓ એની ગોળીઓ ચગળતા ને, એમ શિક્ષકો હવે ટ્યુશન લઈ લઈને ગોળીઓ ચગળતા થઈ ગયા છે. એસટી મધુન કોકિલ કંઠીન ફલાળી કંઠીન એવું ચુસ્તા થઈ ગયા, અમને બતાવ્યા બબે લેતા જાઓ. એક શિક્ષક કેટલું રાડ્યું નાખે, એક વકીલ કોર્ટમાં કેટલી રાડ્યું નાખે, પાડા ગાંગરતા હોય એમ ગાંગરતા હોય, પાડા ગાંગરતા હામ હામ આથડતા હોય. એક ડોક્ટર દર્દીને સમજાવવા માટે કેટલી માથાકૂટ કરતો હોય, દૂધ સાથે લેજો, મધ સાથે લેજો, પાણી સાથે લેજો, એકી સાથે લેજો લેજો, એટલે દર્દી કેટલાય દર્દી જાય જાતના ખોપડો હોય, ડોક્ટરે કીધું જો એક ગોળી દિવસમાં 3 વાર લેજો. તો દર્દી કે સાહેબ એ કેવી રીતે બને, એક ગોળી 3 વાર કેમ લેવી, એક ગોળી 3 વાર લેજો, એક ગોળી 1 વાર લેવાય 3 વાર કેમ લેવાય, કે હવે આવા ખોપડા આવે બોલો. પડી કીવાળીને દવા આપે એટલે કે આ તમે અઠવાડિયું લેજો, અઠવાડિયા પછી બતાવી જજો. બોલો અઠવાડિયા પછી બતાવે કેમ છે, આમ સારું છે. પડી કે કામ કરી ગઈ તો કા આ કામ કરી ગઈ, પણ કાગળ જરાક પાતળો વાપરજો, કાગળ હોતું ઠંક આવે. માજીને લઈ આવ્યો, દવા આપી, બોટલ આપી અને કીધું આ લ્યો આ દવા છે ને હલાવીને પાજો. બોલો ડોસીને હલાવે, માડી રાડ્યું પાડે. બોલો ડોક્ટરે કીધું છે. બાબાને કીધું 3 દી દવા લેજો અને પોપૈયા ઉપર રેજો. હવે પોપૈયો ખાઈને રેજો એમ કીધું તું, આ ભાભો કોકની વાડી દે ને પોપૈયા ઉપર ચડી ગયો, 1.5 દિવસ જીડ્યો. બોલો મને ડોક્ટરે કીધું છે દવા લેજો ને પોપૈયા ઉપર રેજો. એટલે આવા આવા બધાને અરે માથાકૂટ કરવી પડે, ડોક્ટરને કેટલું સમજાવે. ત્યારે પૈસા મળે છે ને, વકીલ રાડ્યો પાડે, અરે ભાઈ તમે કોમ્પ્યુટર સામે બેઠા હો, આમ આમ આંખ્યું ફાડીને આપણને દયા આવે ને, 8-8 કલાક આંગળીઓ આમ આમ થઈ ગયું હોય, આમ આમ આમ પંપાળતા હોય, બધા રાખતા હોય, ડોકા રહી ગયા હોય, સ્પોન્ડિલાઇસિસ થઈ ગયા હોય, પીત પાપડા જેવી આંખ્યું થઈ ગયું હોય, લેન્સે ખરી જાય જોઈ જોઈને, પણ પૈસા મળે છે. એટલું અઘરું છે હું એમ કહું છું, હરિભજનમાં અઘરું છે, છતાં ભાગ્યા કરે કોઈ, કેટલી માથાકોટ કરો, 2 માળા કરજો, ટ્રાય કરશું. જો કરતા ને આપણે ગમે એટલા નિયમ આપો ને તમે, હા કે એ સામે રહી જાય છે, આ કેમ રહી જતું નથી. સંસારની પ્રવૃત્તિઓ કેટલી કઠણ છે અને કેટલા દુઃખ સહે છે. ભૂખ્યાને તરસ્યાને ટિફિન લે ન લે, દોડા દોડીને આ તેને કરી કરીને લોકો અવળો થઈ જાય ત્યારે રૂપિયા આવે છે, પણ ભજન એટલું અઘરું નથી. બિલકુલ સરળ છે. શુકર સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, રામ રામ, કૃષ્ણ કૃષ્ણ, હરે કૃષ્ણ, સાવ સહેલી વાત છે. છતાંય પણ રામ નામ અમૂલ્ય હે, બિના દામ વિકાય, તુલસી અચરજ દેખ્યો કે ગ્રાહક કોઈ ન હોય. તોય કોઈ ઘરાક થતો નથી. લ્યો અમે હાટડી ખોલીને તુલસીદાસજી કે બેઠા છીએ અને સાવ મફત આપીએ છીએ, છતાંય કોઈ લેતું નથી. અને ફિલ્મોમાં 100-100 રૂપિયાની ટિકિટ ભરાવે, 500-500 ભરાવે, અંજાય અંધારામાં ગરી રે, અને અજવાળામાં અહીં બેસવું હોય તો નથી થતું. અને તમે જોજો પડકારા મારતા હોય, ક્રિકેટમાં રમતા હોય ત્યારે રમતા હોય કોઈને પડકારા બીજા મારતા હોય, એ જ લોકોને ધૂનમાં બેસાડો મૂંગા થઈ જાય. ગમે એટલે ઠોહા મારો તબલા વાળો બિચારો આંગળીઓ ફાટી જાય એટલા વગાડે, તો એ જરાય ગાયકવાડા ખાંભાની જેમ બેઠા હોય, હલે જ નહીં, માઇલેજના ખાંભા ન ખડ્યા, આમે ન થાય આમે ન થાય, આમ જ બેઠા બસ. ભજન કરો શ્રીજી મહારાજ મેથાણમાં જાતા હતા ને પૂંજાભાઈ ના દરબારમાં, તો એક ડોસી છાણા થાપતી હતી. મહારાજ ઉભા રહી ગયા, મહારાજ કે પૂંજાભાઈ તો કા આ ડોસી એકવાર સ્વામિનારાયણ બોલે ને રોકડું અક્ષરધામ આપી દઉં. મહારાજ શું વાત કરો છો, આ બોલે પછી એને કોને પૂછવાની જરૂર, એ તો આપણને દેવું ન હોય ને હેરાન કરવા હોય એટલે જ બાકી આમાં આમાં લટકાવે, બાકી એને કોને, એના ઉપર કોઈ છે જ નહીં. ધણી કેવો મળ્યો છે જેના ઉપર કોઈ નથી, એવો તો ધણી મળ્યો છે. ત્યારે પૂંજાભાઈ દોડીને ગયા, ડોસી સ્વામિનારાયણ બોલો. લીધું હોય તો લેવાય તે લ્યો, તમે લ્યો ને, પણ માજી આ સ્વામિનારાયણ, હા હા એ બહુ સારું કર્યું, ભલે ને ઉભા, પણ એક વાર સામે, એક વાર હું જેટલી વાર લેવું લેવાય, પણ લેવું લેવાય, ત્યાં મુ બોલ લે દરબાર એમ ખીજાવું નહીં, લેવું એટલે લેવાય. મહારાજ દાંત કાઢે, ઉભા ઉભા લ્યો દરબાર બોલાવી દો, પણ ગોયતું એવું છે ને મહારાજે, કેવું કઠણ કાળજાનું હોય છે. બોલો એ બાબો એ કહેતો હોય ગામડામાં, આવો એવો ને કટગુંદી જેવો, કોઈ દી રામનું નામ ન લે, છોકરાથી મરતી મરતી વખતે બોલી જાય ને તો આ સારો. તો મંદિરે લઈ ગયા, મંદિર દેખાણું, રામજી મંદિર. છોકરા કે બાપા આ શું છે? ગામ હોય ને આવું હોય? ના બોલો બોલો. અંદર લઈ ગયા, મૂર્તિ દેખાડીએ તો કે આ શું છે? મૂર્તિને સામે રાખીને કે આ શું છે? તો કે ગામ હોય ત્યાં આવું હોય ને આવું હોય ને આવું હોય. છોકરા કે મોર લઈ જાઓ પાછો આને. નાનો છોકરો ભાવુ કોઈ બિચારો, હજી ઉંમર નાની, જાજા ચોમાસા જોયા ન હોય. તે ઓલું શકોરું કુંડું આવે ને જેને રામપાતર કહે છે, એ રામપાતર લઈ આવ્યા અને બાપાની સામે રાખ્યું. બાપા આ શું? એમાંય જો રામ બોલે તો બાપા આ શું છે? તો શકોરું. રામ ન બોલે, ધરાર બોલો. છેલ્લું સાવ છે ને, સાવ સહેલું છે. એની સામે તમે યોગા કયો ને, શબ્દ છે પણ હવે વિદેશનો યોગા બોલો નહીં ત્યાં સુધી એવું સમજતા નથી કોઈ. યોગા, યોગ સરળ છે પણ તોય સવારમાં આમ કરે, આમ કરે, આમ કરે, કેટલું કરવું જોઈએ પણ એ બધું થાય અડધો અડધો કલાક થાય. કપાલ ભાતી, ભસ્ત્રિકા કરી, લુગડા ભરી મૂકે બધું બધું. કોઈ વેલા ન ઉઠે પણ આ રામદેવજી મહારાજ નું આ ઓલો સરદાર સ્ટેડિયમ અને એમાં હોય છે, કડકડતો શિયાળો, કડકડ કડકડ કડકડ કડકડતો, એવો કેવો કડકડ કડકડ કડકડ. આપણે હરિભજન કરવા વાળા અડધો કલાક મોડા ઉઠીએ, એમાં બધા બરમુડા પહેરી પહેરીને, પાયજામા પહેરી પહેરીને, દાબળિયા લઈ લઈને, ટોપીઓ ગાલી ગાલીને ખુલ્લામાં નેન્ડો કોણ છત્ર મારી દેશ? આવું કોણ એને પાકું કે ઓલો તાડપત્રી નાખી દેશ? ખુલ્લામાં હોય ને બોનુ ને દીકરી ને ભાઈઓ ને જાડા ને પાડા ને બધા બે જાય અને આમ કરે ને આમ કરે કેમ કરે આમ કરે. અઘરું છે પણ એ કરશી, આ નહીં કરે બોલો. કોમ્પ્યુટર સામે કહું 8 કલાક ઘડાઈ રહે છે, થર્મ થિયેટરમાં 3 કલાક ઘરે મળશે, પૂજામાં 5 મિનિટ થી વધારે ન થાય, હમ ખાઈ જોયે બાપ મરે કોઈ બેહતો હોય. આ એટલા માટે કહું છું કે આળસ ઉડી જાય. કરવા જેવું જ આ છે, ઓલું ન કરવું એની ના નથી પણ આમાં જ કેમ વળ આવે છે? ગળા ફાડી ફાડીને મરી જાય તો આ કેમ લાંબુ નથી થતું? જોકે આમાં ઘણા પૂજા નિરાયતે કરવા વાળા છે પણ ઘણા ઓલા હોય એને આ છે. રેડિયો પર સાંભળી સાંભળીને વળ લેવા માંડે બોલો. યોગમાં એક બાભો રેડિયામાં યોગનું આવે, બાયણા કર્યા બંધ, હાકળ દીધી, હાંચી ગાલી દીધી અને એમાં રેડિયો ચાલુ કર્યો અને રાજકોટ અમદાવાદ સ્ટેશન ઉપરથી યોગના પાઠ હોય ને એમાં દ્વિપાદ કંધાસન આવ્યું. આ પગ છે ને, આ પગને લઈ અને આ ચડાવવાનો, આ ચડી જાય પછી આ ચડાવવાનો, એ દ્વિપાદ કંધાસનનો ઇન્ટ્રો આવતો હતો ડેમ. અને બોલાય પલાટી વાળો, શ્વાસ ખાલી કરો, પછી તમે ડાબા પગને લ્યો, હળવેકથી ગરદન ઉપર ચડાવો. કડાકા બોલી ગયો બાબાને, એ ચડાવ્યો, પછી બીજો ચડાવો, ગમે એમ કરીને ચડાવ્યો, ચડાવ્યો ને હલવાણો. હવે ઉતારવો કેમ? અહીં કઈ મિજાગરા નથી ખોલીને ઢીલું પાડીએ. કડાકા બોલી ગયા અને ઓલી ડોલતી ઢીંગલી નો આવે. આમ આમ થાય હોય ડાહો, આખા ઘરમાં રાડ્યું પડે, ક્યાં મરી ગયા છોકરાઓ, ક્યાં મરી ગયો, એ મન્યો, એ કન્યો, પણ બાણો ઠંકાવીને બેઠેલો અને પાછી સાણસી ગાલી દીધેલી. ઘરવાળા છોકરા બધા રાડે રાડીને હેરાન થઈ ગયા પણ જોવું કે એમાં એક છોકરો ટેબલ રાખ્યો, કોઈ ગોઢલી થયો, ઉપર વેન્ટિલેશનમાં જોઈ તો ભાભો ચકરાવે ચડેલો, રણગોવાળિયો થયેલો બોલો. અરે બાપા વેન્ટિલેશન તોડ્યું, ત્યાંથી છોકરો ગળક્યો, ફાણચી કાઢી, ઘરના બતણ આવ્યા અને મળીને કાઢ્યો. 6 મહિના ખાટલે રહ્યો, આ યોગા કર્યો લ્યો. પણ એ કરે હરિભજન ના કરે. યજ્ઞ કરવો અઘરો છે, મેડિટેશન ધ્યાન કરવું સહેલું છે કઈ? તે વ્રત કરવું, તપ કરવું, એકટાણા કરવા, એકાદશી વ્રત કરવું, શું કઈ સહેલું છે? અને હરિભજન કરવું સાવ સરળ છે. લ્યો, રામ નામ હરિનામ લેવું કેટલું સુકર, સાવ સહેલું. અને આપણી જીભ પરતંત્ર જરાયની ઓલી તો નોકરી કોઈકની કેટલી પ્રેશરમાં કરવાનું, અને આમાં આપણું પોતાનું આપણે કોઈની ગરજ ખરી, કોઈના પ્રેશરમાં રહેવાનું, સાવ સ્વતંત્ર જીભ આપણી, બોલવાનું આપણે કેટલું કામનું. એમ ન માનતા પાછું કે આ સહેલું છે એટલે એના ફળમાંય કાંઈ નથી. વાત ધ્યાનથી સાંભળજો, નહીં તો શું છે, આ એક મેન્ટાલિટી છે. અઘરું કરવાની લોકોની ઈચ્છા બહુ થાય, અને એમ માને અઘરું હોય ને એમાં ફળ બહુ હોય. અને વાતે આમ તમે જુઓ, તમે ખરીદી કરવા જાઓ, એક કાપડનું પીસ 100 રૂપિયાનું હોય ને એક 500 રૂપિયાનું હોય, તો તરત એમ થાય ને 500 રૂપિયા કાંઈ એટલે એ સેજે જ એમાં હોય જ ને, એમ એમાં વક હોય કાંઈક, એમાં સારું હોય, મજબૂતી હોય, 5 વર્ષ ધોવત હોય તો કાંઈ ન થાય, તમને કામ આવે, તમારા છોકરાને કામ આવે, બધું એટલું બધું હાલે. સળગાવીને અગ્નિ સંસ્કાર કરો ત્યારે જાય, બાકી ઘણા લુગડા જ્યાં તૂટતા જ નથી, નથી તૂટતા. એમ પૈસા જેટલા વાપરો, જેટલું ખર્ચો, જેટલું મોંઘું એટલું સારું. પણ આમાં અધ્યાત્મમાં ઉલટું છે, અઘરા સાધનો પાછળ રહી જાય, અને સહેલામાં સહેલું હરિ ભજન કરનારો બધાને ઓળંગીને આગળ નીકળી જાય એટલું કામ આપે. મનાય નહીં ભાઈ, પણ હવે વાત તો એ સાચે સાચી છે. સા આપેલી છાપરી ગામ, એનો રાવત ચૈત્રો અને એની પત્ની કામળબાઈ,